શિવની જાતિ પરાશક્તિ શિવ તત્વની સાથે એકતાને પ્રાપ્ત થાય છે ત્યારથી કલ્પ વગેરેના આદિમાં એ જ પ્રકારે સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થાય છે. જેવી રીતે તલમાંથી તેલનો પ્રાદુર્ભાવ થાય છે તેના પછી શક્તિમાનથી શક્તિમાં ક્રિયામય શક્તિ પ્રગટ થાય છે. એના વિક્ષુપ્ત થવાથી આદિકાળમાં પહેલા નાદની ઉત્પત્તિ થઈ, પછી નાદથી બિંદુની ઉત્પત્તિ થઈ અને બિંદુથી સદાશિવદેવનું પ્રાગટ્ય થયું. એ સદાશિવથી મહેશ્વર પ્રગટ થયા અને મહેશ્વરથી શુદ્ધ વિદ્યા તે વાણીની ઈશ્વરી છે. આ પ્રકારે ત્રિશુલધારી મહેશ્વરથી વાઘેશ્વરી નામની શક્તિનો પ્રાદુર્ભાવ થયો, જે વર્ણોના રૂપે વિસ્તારને પ્રાપ્ત થાય છે અને માતૃકા કહેવાય છે. તેના પછી અનંતના સમાવેશથી માયાએ કાળ નિયતિ અને કળા અને વિદ્યાની સૃષ્ટિ કરી. કલાથી રાહુ તથા પુરુષ થયા અને માયાથી ત્રિગુણાત્મિકા અવ્યક્ત પ્રકૃતિ થઈ. એ ત્રિગુણાત્મક અવ્યક્તથી ત્રણ ગુણો પૃથક પૃથક પ્રકટ થયા. એમના નામ છે સત્વ, રજ અને તમ. એમનાથી જ આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. ગુણોમાં ક્ષોભ થવાથી એમાંથી ગુણેશ નામની ત્રણ મૂર્તિઓ પ્રકટ થઈ. સાથે જ મહત વગેરે તત્વોનો ક્રમશઃ પ્રાદુર્ભાવ થયો. એમાંથી જે શિવની આજ્ઞા અનુસાર અસંખ્ય અંડ પિંડ પ્રગટ થાય છે, જે અનંત આદિ વિદ્યેશ ચક્રવર્તીઓમાં અધિષ્ઠિત છે. શરીરાંતના ભેદથી શક્તિના ઘણા બધા ભેદ કહેવાયા છે. સ્થૂળ અને સૂક્ષ્મના ભેદથી એમના અનેક રૂપ જાણવા જોઈએ. રુદ્રની શક્તિ રૌદ્રી, વિષ્ણુની વૈષ્ણવી, બ્રહ્માની બ્રહ્માણી અને ઇન્દ્રની ઇન્દ્રાણી કહેવાય છે. અહીં વધારે કહેવાતી શોલા, જેને વિશ્વ કહેવાય છે, તે એ જ પ્રકારે શક્ત્યાત્માથી વ્યાપ્ત છે, જેવી રીતે શરીર અંતરાત્માથી વ્યાપ્ત છે. તેથી સંપૂર્ણ સ્થાવર જંગાત્મક જગત શક્તિમય છે. આ પરાશક્તિ પરાત્મા શિવની કલા કહેવાય છે. એ જ રીતે પરાશક્તિ ઈશ્વરની ઈચ્છા અનુસાર ચાલીને ચરાચર જગતની સૃષ્ટિ કરે છે, એવો વિજ્ઞ અને વિદ્વાન પુરુષોનો નિશ્ચય છે. જ્ઞાન, ક્રિયા અને ઈચ્છા પોતાની આ ત્રણ શક્તિઓ દ્વારા શક્તિમાન ઈશ્વર સદા સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરીને સ્થિત છે. આ એ પ્રકારે હો અને આ પ્રકારે ન હો એ રીતે કાર્યનું નિયમન કરનારી મહેશ્વરની ઈચ્છા શક્તિ નિત્ય છે. એમની જે જ્ઞાન શક્તિ છે તે બુદ્ધિરૂપ થઈને કાર્યકરણ અને કારણ તથા પ્રયોજનો ઠીક ઠીક નિશ્ચય કરે છે, તથા શિવની જે ક્રિયાશક્તિ છે જે સંકલ્પ રૂપિણી થઈને એમના ઈચ્છા અને નિશ્ચયને અનુસાર કાર્યરૂપ સંપૂર્ણ જગતની ક્ષણભરમાં કલ્પના કરી દે છે. આ પ્રકારે ત્રણેય શક્તિઓથી જગતનું ઉત્પન્ન થાય છે. પ્રસવ ધર્મવાળી જે શક્તિ છે તે પરાશક્તિથી પ્રેરિત થઈને જ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરે છે. આ રીતે શક્તિઓના સંયોગથી શિવ શક્તિમાન કહેવાય છે. શક્તિ અને શક્તિમાન પ્રગટ હોવાના કારણે આ જગત શાક્ત અને શૈવ કહેવાય છે. જેવી રીતે માતા પિતા વિના પુત્રનો જન્મ નથી થતો, એ જ પ્રકારે ભવ અને ભવાની વગર આ ચરાચર જગતની ઉત્પત્તિ નથી થતી. સ્ત્રી અને પુરુષથી પ્રગટેલું જગત સ્ત્રી અને પુરુષ રૂપ જ છે. આ સ્ત્રી અને પુરુષની વિભૂતિ છે, તેથી સ્ત્રી અને પુરુષથી અધિષ્ઠિત છે. એમાં શક્તિમાન પુરુષરૂપ શિવ તો પરમાત્મા કહેવાય છે અને સ્ત્રી રૂપિણી શિવા તેમની પરાશક્તિ કહેવાય છે. શિવ સદા શિવ કહેવાયા અને શિવા મનોન્મની કહેવાય. શિવને મહેશ્વર જાણવા જોઈએ અને શિવા માયા. પરમેશ્વર શિવ પુરુષ છે, પરમેશ્વરી શિવા પ્રકૃતિ છે, મહેશ્વર શિવ રુદ્ર છે અને એમની વલ્લભા શિવા દેવી રુદ્રાણી છે. વિશ્વેશ્વર દેવ વિષ્ણુ છે અને એમની પ્રિયા લક્ષ્મી છે. જ્યારે સૃષ્ટિકર્તા શિવ બ્રહ્મા કહેવાય છે ત્યારે એમની પ્રિયાને બ્રહ્માણી કહે છે. ભગવાન શિવ ભાસ્કર છે અને ભગવતી શિવા પ્રભા. કામનાશ અને શિવ મહેન્દ્ર છે અને ગિરિરાજ નંદિની ઉમા શચી. મહાદેવી અગ્નિ છે અને એમની અર્ધાંગિની ઉમા સ્વાહા, ભગવાન ત્રિલોચન યમ છે અને ગિરિરાજ નંદિની ઉમા યમપ્રિયા, ભગવાન શંકર નિરૃતિ છે અને પાર્વતી નૈઋતિ, ભગવાન રુદ્ર વરુણ છે અને પાર્વતી વારુણી, ચંદ્રશેખર શિવ વાયુ છે અને પાર્વતી વાયુ પ્રિયા, શિવ યક્ષ છે અને પાર્વતી રુદ્ધિ, ચંદ્રાર્ધ શેખર શિવ ચંદ્રમા છે અને રુદ્ર વલ્લભા ઉમા રોહિણી, પરમેશ્વર શિવ ઈશાન છે અને પરમેશ્વરી શિવા એમની પત્ની, નાગરાજ અનંતને વલય રૂપે ધારણ કરનારા ભગવાન શંકર અનંત છે અને એમની વલ્લભા શિવા અનંતા, કાલ શત્રુ શિવ કાલાગ્નિ રુદ્ર છે અને કાલી કાલાનિક પ્રિયા છે, જેનું બીજું નામ પુરુષ સેવા સ્વયંભૂ મનુના રૂપમાં સાક્ષાત શંભુજ છે અને શિવ પ્રિયા ઉમા શતરૂપા છે, સાક્ષાત મહાદેવ દક્ષ છે અને પરમેશ્વરી પાર્વતી પ્રસૂતિ, ભગવાન ભવરૂચિ છે અને ભવાનીને જ વિદ્વાન પુરુષ આકૃતિ કહે છે, મહાદેવજી ભૃગુ છે અને પાર્વતી ખ્યાતિ, ભગવાન રુદ્ર મરુચિ છે અને શિવ વલ્લભા સંભૂતિ, ભગવાન ગંગાધર અંગીરા છે અને સાક્ષાત ઉમા સ્મૃતિ, ચંદ્રમૌલી પુલસ્ત્ય છે અને પાર્વતી પ્રીત, ત્રિપુરનાશક શિવ પુલહ છે અને પાર્વતી જેમની પ્રિયા છે, યજ્ઞ વિધ્વંસી શિવ ક્રતુ કેવાયા છે અને એમની પ્રિયા પાર્વતી સન્નતિ, ભગવાન શિવ અત્રી છે અને સાક્ષાત ઉમા અનસુયા, કાલહંતા શિવ કશ્યપ છે અને મહેશ્વરી ઉમા દેવ માતા અદિતિ, કામનાશન શિવ વશિષ્ઠ છે અને સાક્ષાત દેવી પાર્વતી અરુંધતી, ભગવાન શંકર સંસારના બધા પુરુષ છે અને મહેશ્વરી શિવાજ સંપૂર્ણ સ્ત્રીઓ, તેથી બધા સ્ત્રી પુરુષો તેમની વિભૂતિ છે, ભગવાન શિવ વિષય છે અને પરમેશ્વરી ઉમા વિષય, જે કંઈ સાંભળવામાં આવે છે તે બધું ઉમાનું રૂપ છે અને શ્રોતા સાક્ષાત ભગવાન શંકર છે, જેના વિષયમાં પ્રશ્ન અથવા જિજ્ઞાસા થાય છે તે સમસ્ત વસ્તુ સમુદાયનું રૂપ શંકર વલ્લભા શિવા સ્વયં ધારણ કરે છે, તથા પૂછનારા જે પુરુષ છે તે બાલચંદ્ર શેખર વિશ્વાત્મા શિવરૂપજ છે, ભવવલ્લભાઓમાં જ દ્રષ્ટવ્ય વસ્તુઓનું રૂપ ધારણ કરે છે અને દ્રષ્ટા પુરુષના રૂપમાં શશિખંડ મૌલી ભગવાન વિશ્વનાથ જ સર્વ કાંઈ દેખે છે, સંપૂર્ણ રસની રાશિ મહાદેવી છે અને રસનું આસ્વાદન કરનારા મંગલમય મહાદેવ છે, પ્રેમ સમૂહ પાર્વતી છે અને પ્રિયતમ વિષય ભોગી શિવ છે, દેવી મહેશ્વરી સદા મંતવ્ય વસ્તુઓનું સ્વરૂપ ધારણ કરે છે અને વિશ્વાત્મા મહેશ્વર એ વસ્તુઓના મનતા એટલે કે મનન કરનારા છે, ભવવલ્લભ પાર્વતી બોધવ્ય વસ્તુઓનું રૂપ ધારણ કરે છે અને શિશુ શશિ શેખર ભગવાન મહાદેવ જે વસ્તુઓના જ્ઞાતા છે, સામર્થ્યશાળી ભગવાન પિનાકી સંપૂર્ણ પ્રાણીઓના પ્રાણ છે અને સર્વના પ્રાણીઓની સ્થિતિ જલરૂપી માતા પાર્વતી છે, ત્રિપુરાંતક પશુપતિની પ્રાણવલ્લભા પાર્વતી દેવી જ્યારે ક્ષેત્રનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કાળના પણ કાળ ભગવાન મહાકાળ ક્ષેત્રજ્ઞ રૂપે સ્થિત થાય છે, શુલધારી મહાદેવજી દિવસ છે તો શુલ પાણી પ્રિયા પાર્વતી રાત્રિ, કલ્યાણકારી મહાદેવજી આકાશ અને શંકર પ્રિયા પાર્વતી પૃથ્વી, ભગવાન મહેશ્વર સમુદ્ર છે તો ગિરિરાજ કન્યા શિવાયની તટભૂમિ છે, વૃષભધ્વજ મહાદેવ વૃક્ષ છે તો વિશ્વેશ્વર પ્રિયાઉમા એના ઉપર ફેલાઈ જનાર લતા છે, ભગવાન ત્રિપુરનાશક મહાદેવ સંપૂર્ણ પુલિંગ સ્વરૂપને સ્વયં ધારણ કરે છે અને મહાદેવ મનોરમા દેવી શિવા બધા સ્ત્રીલિંગ રૂપ ધારણ કરે છે, શિવ વલ્લભા શિવા સમસ્ત શબ્દ જાળનું રૂપ ધારણ કરે છે અને બાલેન્દુ શેખર શિવ સંપૂર્ણ અર્થનું, જે જે શક્તિ તે વિશ્વેશ્વરી દેવી શિવા છે અને સંપૂર્ણ પદાર્થ સાક્ષાત મહેશ્વર છે, તે સૌથી પરે છે, જે પવિત્ર છે, જે પુણ્યમય છે તથા જે મંગલરૂપ છે, તે વસ્તુને મહાભાગ મહાત્માઓએ બંને શિવ પાર્વતીના તેજથી વિસ્તારને પ્રાપ્ત થયેલી બતાવી છે।